શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 22 યોગચર્યા પ્રણવનો મહિમા તથા અરિષ્ટોનું વર્ણન અને તેનાથી સાવધાન થવું. અલર્ક બોલ્યા, ભગવાન, હવે હું યોગીના આચાર વ્યવહારનું યથાર્થ વર્ણન સાંભળવા ઈચ્છું છું. તે કઈ રીતે બ્રહ્મના માર્ગનું અનુસરણ કરીને કદી દુઃખી થતો નથી? દત્તાત્રેયજીએ કહ્યું, રાજન, આજે માન અને અપમાન છે એ સાધારણ મનુષ્યને પ્રસન્નતા અને ઉદ્વેગ આપનારા છે. તેમને માનથી પ્રસન્નતા અને અપમાનથી ઉદ્વેગ થાય છે. પરંતુ યોગી આ બંનેને બરાબર વિપરીત અર્થમાં ગ્રહણ કરે છે, તેથી તે તેની સિદ્ધિમાં સહાયક થાય છે. યોગીને માટે માન અને અપમાનને વિષ અને અમૃત રૂપે બતાવવામાં આવ્યા છે. એમનામાં અપમાન તો અમૃત છે અને માન ભયંકર વિષ છે. યોગી માર્ગને સારી રીતે જોઈને પગ મૂકે, વસ્ત્રથી ગાળીને પાણી પીવે, સત્ય વચન બોલે અને બુદ્ધિથી વિચાર કરીને જે ઉચિત લાગે તેનું ચિંતન કરે. માન અપમાનો યાવે તો પ્રત્યુદ્વેગ કરો નામ, તાવેવ વિપરીતાર્થો યોગિનઃ સિદ્ધિકારકો. માનાપમાનો યાવે તો તાવે વાહુર વિષામૃતે અપમાનો અમૃતમ તત્ર માનસ્તુ વિષમમ વિષમ ચક્ષુઃ પૂતમ નશેત પાદ વસ્ત્ર પૂતમ જલમ પીબેત સત્ય પૂતામ વદેદ વાણી વદેદ વાણીમ બુદ્ધિ પૂતમ ચ ચિંતયેત. 41મા અધ્યાયનો બીજો છે 4 શ્લોક સંખ્યા. યોગવેતા પુરુષ આતિથ્ય શ્રાદ્ધ યજ્ઞ દેવયાત્રા અને ઉત્સવમાં ન જાય. કાર્યની સિદ્ધિ માટે કોઈ મોટા માણસને ત્યાં પણ કદી ન જાય. જ્યારે ગૃહસ્થના ઘરમાંથી રસોડામાંથી ધુમાડો ન નીકળતો હોય, અગ્નિ બુજાઈ ગયો હોય અને ઘરના બધા લોકોએ ખાઈ પી લીધું હોય, તે સમયે યોગીએ ભિક્ષા માટે જવું, પરંતુ દરરોજ એક જ ઘેર ન જાય. યોગમાં પ્રવૃત્ત રહેનાર પુરુષ સત્પુરુષોના માર્ગને કલંકિત ન કરીને પ્રાયઃ એવો વ્યવહાર કરે જેથી લોક તેનું સન્માન ન કરે, તિરસ્કાર જ કરે. તે ગૃહસ્થને ત્યાં અથવા ઘૂમતા ફરતા રહેવાવાળા લોકોના ઘરોમાં ભિક્ષા ગ્રહણ કરે. એમનામાં પણ પ્રથમ અર્થાત ગૃહસ્થના ઘરની જ ભિક્ષા સર્વશ્રેષ્ઠ અને મુખ્ય છે. જે ગૃહસ્થ વિનીત, શ્રદ્ધાળુ, જીતેન્દ્રિય, ક્ષોત્રિય તથા ઉદાર હૃદયવાળા હોય તેમને ત્યાં સદા ભિક્ષા માટે જવું જોઈએ. ત્યાર પછી જે દુષ્ટ અને પતિત ન હોય તેવા અન્ય લોકોને ત્યાં પણ તે ભિક્ષા માટે જઈ શકે છે. પરંતુ નાના વર્ણના લોકોને ત્યાં ભિક્ષા માગવી એ નિકૃષ્ટ વૃત્તિ માનવામાં આવી છે. યોગીને માટે ભિક્ષા પ્રાપ્ત અન્ન, જવની લાપસી, છાશ, દૂધ, જવની ખીચડી, ફળ, મૂળ, તલનું ચૂર્ણ અને સત્તુ વગેરે આહાર ઉત્તમ અને સિદ્ધિદાયક છે. તેથી યોગી આમને ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે ભોજનના કામમાં લે. પહેલાં એકવાર જળથી આચમન કરીને મૌન રહીને ક્રમશઃ 5 ગ્રાસની પ્રાણરૂપી અગ્નિમાં આહુતિ આપે. પ્રાણાએ સ્વાહા કહીને પહેલો ગ્રાસ મુખમાં મૂકે. આ જ પ્રથમ આહુતિ છે. એ જ પ્રમાણે અપાનાએ સ્વાહા આ બીજી, સમાનાએ સ્વાહા ત્રીજી, ઉદાનાએ સ્વાહાથી ચોથી અને વ્યાનાય સ્વાહા 5મી આહુતિ આપે. પછી પ્રાણાયામ દ્વારા એમને અલગ કરીને શેષ અન્નનું ઈચ્છા પ્રમાણે ભોજન કરે. ભોજનના અંતમાં ફરી એકવાર આચમન કરવું. ત્યાર પછી હાથમો ધોઈને હૃદયનો સ્પર્શ કરવો, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન, ત્યાગ, લોભનો અભાવ અને અહિંસા આ ભિક્ષુઓના 5 વ્રત છે. ક્રોધનો અભાવ, ગુરુની સેવા, પવિત્રતા, હળવું ભોજન અને પ્રતિદિન સ્વાધ્યાય આ 5 તેમના નિયમ બતાવેલા છે. અસત્યેયમ બ્રહ્મચર્યમ ચ ત્યાગો અલોભસ્તસ્થૈવ ચ વ્રતાની પંચ ભિક્ષુણામ અહિંસા પરમાણી વે અક્રોધો ગુરુ શુશ્રુષા શોચમ આહાર લાઘવમ નિત્ય સ્વાધ્યાય ઇત્યેતે નિયમાઃ પંચકીર્તિતાઃ. 41મા અધ્યાયનો 16-17મો શ્લોક સંખ્યા. જે યોગી આ જાણવા યોગ્ય છે તે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિષયોની જાણકારીને માટે ઉત્સુક થઈને આમ તેમ વિચરે છે. તે હજારો કલ્પોમાં પણ જ્ઞાતવ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. આસક્તિનો ત્યાગ કરીને, ક્રોધને જીતીને, સ્વલ્પાહારી અને જીતેન્દ્રિય થઈને બુદ્ધિ વડે ઇન્દ્રિય દ્વારોને રોકીને મનને ધ્યાનમાં લગાવવું. યોગી યુક્ત રહેનાર યોગી સદા એકાંત સ્થાનોમાં, ગુફાઓ તથા વનોમાં સારી રીતે ધ્યાન કરે. વાગદંડ, કર્મદંડ અને મનોદંડ આ ત્રણ જેના આધીન હોય તે મહાયતિ ત્રિદંડી છે. રાજન, જેની દ્રષ્ટિમાં સત અસત તથા ગુણ અવગુણ રૂપ આ સમસ્ત જગત આત્મસ્વરૂપ થઈ ગયું છે, તે યોગીને માટે કોણ પ્રિય અને કોણ અપ્રિય? જેની બુદ્ધિ શુદ્ધ છે, જે માટીનું ઢેફું અને સુવર્ણને સમાન સમજે છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે જેનો સમભાવ છે, તે એકાગ્રચિત યોગી તે સનાતન અવિનાશી પરમપદને પ્રાપ્ત થઈને પછી આ સંસારમાં જન્મ લેતો નથી. વેદોથી સંપૂર્ણ યજ્ઞકર્મ શ્રેષ્ઠ છે. યજ્ઞોથી જપ, જપથી જ્ઞાન માર્ગ અને તેનાથી આસક્તિ અને રાગ રહિત ધ્યાન શ્રેષ્ઠ છે. આવું ધ્યાન પ્રાપ્ત થઈ ગયા પછી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એકાગ્રચિત, બ્રહ્મપરાયણ, પ્રમાદ રહિત, પવિત્ર, એકાંત પ્રેમી અને જીતેન્દ્રિય છે, તે જ મહાત્મા આ યોગને પામે છે અને પછી પોતાના તે યોગથી જ તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યક્ત સંગો જીત ક્રોધો, લઘ્વા હારો જીતેન્દ્રિય, પિધાય બુદ્ધયા દ્વારાણી મનો ધ્યાને નિવેશયે તે. શૂન્યેશ્વેવા અવકાશેશુ ગૃહાસુ ચ વનેશુ ચ નિત્યયુક્ત સદા યોગી ધ્યાનમ સમ્ય ગુપક્રમેત. વાગદંડ કર્મદંડસ્વ મનોદંડસ્વ તે ત્રયઃ યસ્યે તે નિયતા દંડાઃ સત્રિદંડી મહાયતિ. સર્વમાત્યમ મયમ યસ્ય સદ સજ્જ જગદીશ દૃશમ ગુણાગુણમયમ તસ્ય કહ પ્રિય કો નૃપાપ્રિય. વિશુદ્ધ બુદ્ધિ સમલોષ્ટ કાંચન સમસ્ત ભૂતેષુ સમ સમાહિતા સ્થાનમ પરમ શાશ્વતમ શાશ્વતમ વ્યયમ ચ પરમ હી ગત્વા ન પુનઃ પ્રજાયતે. વેદાચ્ચે છિષ્ટાઃ સર્વયજ્ઞ ક્રિયાસ્વ યજ્ઞાજ જપ્યમ જ્ઞાન માર્ગસ્વ જપ્યાત. જ્ઞાનાદ ધ્યાનમ સંગરાગ વ્યપેતમ તસ્મિન પ્રાપ્તે શાશ્વત શોપલબ્ધિ સમાહિતો. બ્રહ્મ પરો અપ્રમાદી શુચિસ્તથે કાંતરી તિર્ય તેન્દ્રિય સમ આપનુયાદ યોગમિમં મહાત્મા વિમુક્તિમ આપનોતિ તતઃ સ્વયોગતઃ. અધ્યાય 41 શ્લોક સંખ્યા 20-26. દત્તાત્રેયજી કહે છે, જે યોગી આ પ્રમાણે યોગચર્યામાં સ્થિત હોય છે તેમને સેંકડો જન્મમાં પણ પોતાના પદથી વિચલિત કરી શકતા નથી. જેમના બધી બાજુ ચરણ, મસ્તક અને કંઠ છે, જે આ વિશ્વના સ્વામી તથા વિશ્વને ઉત્પન્ન કરવાવાળા છે, તે વિશ્વરૂપી પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરીને તેમની પ્રાપ્તિ માટે પરમ પુણ્યમય ઓમ આ એકાક્ષર મંત્રના જપ કરે, તેનું જ અધ્યયન કરે. હવે તેના સ્વરૂપનું વર્ણન સાંભળો. અકાર, ઉકાર અને મકાર આ ત્રણ અક્ષર છે. આ જ ત્રણ માત્રાઓ છે. આ ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ છે. આમના સિવાય એક અર્ધમાત્રા પણ છે, જે અનુસ્વાર તથા બિંદુ રૂપે આ બધાની ઉપર સ્થિત છે. તે અર્ધમાત્રા નિર્ગુણ છે. યોગી પુરુષોને જ એનું જ્ઞાન થઈ શકે છે. તેનું ઉચ્ચારણ ગાંધાર સ્વરથી થાય છે, તેથી તેને ગાંધારી પણ કહે છે. તેનો સ્પર્શ કીડીની ગતિની જેમ થાય છે. પ્રયોગ કરવાથી તે મસ્તક સ્થાનમાં દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે ઓમકાર ઉચ્ચારણ કરવાથી મસ્તક તરફ ગમન કરે છે, તે જ પ્રમાણે ઓમકારમાં યોગી અક્ષર બ્રહ્મમાં મળીને અક્ષરરૂપ થઈ જાય છે. પ્રણવ એટલે ઓમકાર ધનુષ્ય છે, આત્મા બાણ છે અને બ્રહ્મ વિંધવા યોગ્ય ઉત્તમ લક્ષ્ય છે. તે લક્ષ્યને સાવધાની સાથે વિંધવું જોઈએ અને બાણની જેમ લક્ષ્યમાં પ્રવેશ કરીને તન્મય થઈ જવું જોઈએ. આ ઓમકાર જ ત્રણેય વેદ, ત્રણેય લોક, ત્રણેય અગ્નિ, બ્રહ્મા વિષ્ણુ તથા મહાદેવ તેમજ રૂક, સામ અને યજુર્વેદ છે. આ ઓમકારમાં વસ્તુતઃ 3.5 માત્રાઓ જાળવી જોઈએ. તેમના ચિંતનમાં લાગેલા યોગી તેમનામાં લઈને પ્રાપ્ત થાય છે. અકાળ ભૂર્લોક, ઉકાર ભૂર્વલોક અને વ્યંજનરૂપ મકાર સ્વરલોક કહેવાય છે. પહેલા માત્રા વ્યક્ત, બીજી અવ્યક્ત, ત્રીજી ચિંચક્તિ તથા ચોથી અર્ધમાત્રા પરમપદ કહેવાય છે. આ જ ક્રમથી આ માત્રાઓને યોગની ભૂમિ સમજવી જોઈએ. ઓમકારના ઉચ્ચારણથી સંપૂર્ણ સત અને સતનું ગ્રહણ થઈ જાય છે. પહેલી માત્રા હસ્વ, બીજી દીર્ઘ અને ત્રીજી પ્લુત છે. પરંતુ અર્ધમાત્રા વાણીનો વિષય નથી. આ પ્રમાણે આ ઓમકાર નામનો અક્ષર પરબ્રહ્મ સ્વરૂપ છે. જે મનુષ્ય આને સારી રીતે જાણે છે અથવા ધ્યાન કરે છે, તે સંસાર ચક્રનો ત્યાગ કરીને ત્રિવિધ બંધનોથી મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ જાય છે. શ્લોક આ પ્રમાણે છે. તત્પ્રાપ્તયે મહત પુણ્યમો મિત્યેકાક્ષરમ જપેત તદેવા અધ્યયનમ તસ્ય સ્વરૂપમ શૃણુવતઃ પરમ અકારસ્વ તથોકારો મકારાસ્વા ક્ષરત્રયમ એવા એતા એવ ત્રયો માત્રાઃ સાત્વરાજ તામસાઃ નિર્ગુણા યોગી ગમ્યાન્યા ચાર્ધ્ય માત્રો દ ચાર્ધમાત્રોદ ધ્વનસંસ્થિતા ગાંધારિતિ ચ વિજ્ઞેયા ગાંધાર સ્વર સંશયા પીપીલિકા ગતિસ્પર્શા પ્રયુક્તા મૂર્ધની લક્ષ્યતે યથા પ્રયુક્ત અંકાર પ્રતિનિર્યાતિ મૂર્ધ્વનિ તથો અંકારમયો યોગી ત્વક્ષરે ત્વક્ષરો ભવેદ પ્રણવો ધનુઃ શરો યાત્મા બ્રહ્મ વેદ્યમ નૂતમમ અપ્રમતેન વેદ દ્રવ્યમ સર્વતનમયો ભવેત ઓમિત્યેતત ત્રયો વેદાસ્ત્રયો લોકાસ્ત્રયો અગ્નય વિષ્ણુર્બ્રહ્મા હરેશ્વ ઋક સામાની યજુંસી ચ માત્રાઃ સાદધાર્થસ્વ તિસ્ત્રસ્વ વિજ્ઞેયાઃ પરમાર્થતઃ તત્ર યુક્તસ્તુ યો યોગી સ તલલયમ વાપ્નુયાત અકારાસ્ત્વથ ભૂર્લોક ઉકારેષ્વોચ્યતે ભુવઃ સવ્યજ્નો મકારાસ્વ સર્વલોકઃ પરિકલ્પયતે. વ્યક્તા તુ પ્રથમા માત્રા, દ્વિતીયા વ્યક્ત સંગીતા માત્રા, તૃતીયા ચિચ્છતિર્દ્વમાત્રા પરમપદમ અનેનેવ ક્રમેણેતા વિજ્ઞેયા યોગભૂમયઃ ઓમિત્ય ઉચ્ચારણાત સર્વં ગૃહીતં સદ ભવેત હ્રસ્વા તુ પ્રથમા માત્રા, દ્વિતીયા દેર્ધય સંયુતા, તૃતીયા ચ પ્લુતાર્ધ ધ્યાખ્યા વચસઃ સાન ગોચરા. ઇત્યેતદ અક્ષરમ બ્રહ્મ પરમો અંકાર સંજ્ઞિતમ યસ્તુ વેદ નરઃ સમ્યક તથા ધ્યાયતી વા પુનઃ. સંસારચક્રમ ઉત્સૃજ્ય ત્યક્ત ત્રિવિધ્યબંધનઃ પ્રાપ્નોતિ બ્રહ્માણી લયમ પરમે પરમાત્મની. 42મા અધ્યાયના 3-15 શ્લોક સંખ્યા. જેનું કર્મબંધન ક્ષીણ થતું નથી તે અરિષ્ટ સંકેતોથી પોતાનું મૃત્યુ જાણીને પ્રાણત્યાગના સમયે પણ યોગનું ચિંતન કરે છે. એનાથી તે બીજા જન્મમાં પુનઃ યોગી થાય છે, તેથી તેનો યોગ સિદ્ધ થતો નથી. તે તથા જેનો યોગ સિદ્ધ થઈ ચૂક્યો છે તે પણ સદા મૃત્યુસૂચક સંકેતો અરિષ્ટોને જાણે, જેથી મૃત્યુ સમયે તેને કષ્ટ ન ઉઠાવવું પડે. મહારાજ, હવે અરિષ્ટોનું વર્ણન સાંભળો. હું તે અરિષ્ટોનું બતાવું છું જેને જોવાથી યોગવેતા પુરુષ પોતાના મૃત્યુને જાણી લે છે. જે મનુષ્ય દેવમાર્ગ, આકાશગંગા, ધ્રુવ, શુક્ર, ચંદ્રમાની છાયા અને અરુંધતીને જોઈ શકતો નથી તે એક વર્ષ પછી જીવિત રહેતો નથી. જે સૂર્યમંડળને કિરણો રહિત અને અગ્નિને કિરણમાળાઓથી ઘેરાયેલો જુએ છે તે મનુષ્ય 11 મહિનાથી વધારે જીવતો નથી. જે સ્વપ્નમાં વમન, મૂત્ર અને વિષ્ઠાની અંદર સોના ચાંદીના પ્રત્યક્ષ દર્શન કરે છે તેનું આયુષ્ય 10 મહિના સુધીનું જ છે. જે પ્રેત પિશાચ વગેરે ગંધર્વ નગર તથા સુવર્ણના વૃક્ષ જુએ છે તે 9 મહિના સુધી જીવે છે, જે ઓચિંતો સ્થૂળ શરીરમાંથી દુર્બળ શરીરનો થઈ જાય છે અથવા દુર્બળથી સ્થૂળ થઈ જાય છે તથા જેનો સ્વભાવ ઓચિંતો બદલાઈ જાય છે તેનું જીવન 8 મહિના સુધી જ રહે છે. ધૂળ કે કીચડમાં પગ મૂકવાથી જેની એડી અથવા આગળનો ભાગ ખંડિત દેખાય છે તે 7 મહિના સુધી જીવતો રહે છે. જો ગીધ, કબૂતર, ઘુવડ, કાગડો, માંસભક્ષી પક્ષી અથવા નીલા રંગનું પક્ષી માથા ઉપર બેસી જાય તો તે 6 મહિના જીવશે એવું સૂચવે છે. જો કાગડા આવીને ચાંચ મારે અથવા ધૂળની વર્ષાથી ઘાયલ થવું પડે તથા પોતાની છાયા અલગ પ્રકારની દેખાય તો 4-5 મહિના જ જીવિત રહે છે. જો વાદળ વિના જ દક્ષિણ દિશામાંથી વીજળી ચમકતી દેખાય અને રાત્રે ઇન્દ્રધનુષ્યના દર્શન થયા તો તે મનુષ્યનું જીવન 2-3 મહિનાનું જ છે. જે ઘી, તેલ, દર્પણ અથવા જળમાં પોતાનો પડછાયો ન જોઈ શકે અથવા દેખાય તો માથા વિનાનો જ દેખાય તો તે 1 મહિનાથી વધારે જીવી શકતો નથી. રાજન, જે મનુષ્યના શરીરમાંથી બકરા અથવા મૂળદા જેવી દુર્ગંધ આવતી હોય તેનું જીવન 15 દિવસનું જ સમજવું જોઈએ. સ્નાન કરતાં જેની છાતી અને પગ સુકાઈ જાય તથા જળ પીવા છતાં કંઠ સુકાવા લાગે તે માત્ર 10 દિવસ જ જીવિત રહી શકે છે. જેના અંદરનો વાયુ અલગ થઈને મર્મસ્થાનોને છેદતી હોય એવું લાગે તથા જળના સ્પર્શથી પણ શરીરમાં રોમાંચ ન થાય તેનું મૃત્યુ નિકટ જ ઊભું છે. જે સ્વપ્નમાં રીંછ અને વાનર પર ગીત ગાતો દક્ષિણ દિશા તરફ જાય તેનું મૃત્યુ સમયની પ્રતીક્ષા કરતું નથી. સ્વપ્નમાં જ લાલ અને કાળા કપડાં પહેરીને કોઈ સ્ત્રી હસતી ગાતી રહીને જેને દક્ષિણ દિશા તરફ લઈ જાય તે પણ જીવિત રહેતો નથી. જો સ્વપ્નમાં નગ્ન અને માથું મુંડાવેલ કોઈ મહાબલી મનુષ્ય હસતો અને ઉછળતો કૂદતો દેખાય તો સમજવું જોઈએ કે મૃત્યુ આવી ગયું છે. જે સ્વપ્ન અવસ્થામાં પોતાને પગથી લઈને માથા સુધી કીચડમાં ડૂબેલો જોઈએ છે તે મનુષ્ય તત્કાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં કેસ, અંગારા, ભસ્મ, સર્પ અને પાણી વિનાની નદી જુએ છે તેનું 10-11 દિવસનું મૃત્યુ થઈ જાય છે. સ્વપ્નમાં વિકરાળ, ભયંકર અને કાળા રંગના પુરુષ હાથમાં હથિયાર લઈને જેને પથ્થરોથી મારે છે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. સૂર્યોદયના સમયે જેની સામે અને આજુબાજુમાં શિયાળવા રડે છે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. ભોજન કર્યા પછી પણ જેના હૃદયમાં ભૂખનું કષ્ટ થતું હોય તથા જે દાંતોથી દાંત ઘસતો રહે તેનું આયુષ્ય પણ નિશ્ચિંત સમાપ્ત થઈ ચૂક્યું છે. જેને દીવાની ગંધનો અનુભવ ન થતો હોય, જે રાત અને દિવસે પણ ડરતો હોય તથા બીજાની આંખમાં પોતાનો પડછાયો જોતો હોય તે જીવિત રહેતો નથી. જે અડધી રાતના સમયે ઇન્દ્રધનુષ તથા દિવસે તારા જોઈ લે તે પુરુષ પોતાનું આયુષ્ય સમાપ્ત સમજે. જેનું નાક વાંકું અને કાન ઊંચા નીચા થઈ જાય છે તથા જેની ડાબી આંખે સદા પાણી પડતું હોય તેનું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે. જો મોઢું બધી બાજુથી લાલ અને જીભ કાળી પડી જાય તો બુદ્ધિમાન મનુષ્ય પોતાનું મૃત્યુ નિકટ સમજવું જોઈએ. જે સ્વપ્નમાં ઊંટ અને ગધેડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જાય તેનું મૃત્યુ તત્કાળ થવાનું છે એવું સમજવું જોઈએ. જે પોતાના બંને કાન બંધ કરી લીધા બાદ પોતાનો જ અવાજ ન સાંભળે તથા જેના નેત્રોની જ્યોતિ નષ્ટ થઈ જાય તે પણ જીવિત રહી શકતો નથી. જે સ્વપ્નમાં કોઈ ખાડામાં પડે ને તેના નીકળવાનો રસ્તો બંધ થઈ જાય તથા તે ખાડામાંથી નીકળી ન શકે તો ત્યાં સુધી તેનું જીવન સમજવું જોઈએ. જેની દ્રષ્ટિ ઉપર તરફ જાય પણ ત્યાં સ્થિર ન થઈ શકે, વારંવાર લાલ થઈને ઘૂમતી રહે, મુખ ગરમ હોય અને નાભિ શીતળ થઈ જાય તો આ લક્ષણ મનુષ્યના શરીર પરિવર્તનનો સંકેત આપે છે. જે સ્વપ્નમાં અગ્નિ અથવા પાણીમાં પ્રવેશ કરીને પાછો ન નીકળે તેના જીવનનો ત્યાં અંત છે. જેને દુષ્ટ જીવ દિવસે અને રાત્રે પણ મારે તે 7 રાત્રિની અંદર નિશ્ચિંત મૃત્યુ પામે છે. જે પોતાના નિર્મળ શ્વેત વસ્ત્રોને પણ લાલ અથવા કાળા રંગના જુએ છે તેનું પણ મૃત્યુ નિકટ સમજવું જોઈએ. સ્વભાવ વિપરીત થવો અને પ્રકૃતિ તદ્દન બદલાઈ જવી એ પણ મૃત્યુ નજીક હોવાના સંકેત આપે છે. જેનો કાળ નિકટ આવી ગયો છે તે મનુષ્ય જેની સામે સદા વિનીત રહેતો હતો, જે લોકો તેના પરમ પૂજનીય હતા તેમની જ અવગણના અને નિંદા કરે છે, તે દેવતાઓની પૂજા કરતો નથી. વડીલ, વૃદ્ધો, ગુરુજનો તથા બ્રાહ્મણોની નિંદા કરે છે. માતા પિતા તથા જમાઈનો સત્કાર કરતો નથી. એટલું જ નહીં, તે યોગીઓ, જ્ઞાની, વિદ્વાનો તથા અન્ય મહાત્મા પુરુષોનો આદર સત્કાર કરતો નથી. બુદ્ધિમાન મનુષ્ય મૃત્યુના લક્ષણોની જાણકારી રાખવી જોઈએ. રાજન, યોગી પુરુષ સદા બધા સંકેતો પર દ્રષ્ટિ રાખે, કેમ કે વર્ષના અંતમાં તથા દિવસ રાતની અંદર પણ ફળ આપે છે. રાજન, એમના વિશદ ફળોને અલગ અલગ જોવા જોઈએ અને મનમાં જ વિચાર કરીને તે સમય અનુસાર કાર્ય કરવું જોઈએ. મૃત્યુકાળને જાણી લીધા પછી યોગી કોઈ નિર્ભય સ્થાનમાં બેસીને યોગાભ્યાસમાં પ્રવૃત્ત થઈ જાય, જેથી તેનો તે સમય નિષ્ફળ ન જવા પામે. સંકેતો જોઈને યોગી મૃત્યુનો ભય છોડી દે અને તેના સ્વભાવનો વિચાર કરીને જેટલા સમયમાં તે મૃત્યુ આવવાનું હોય તેટલા સમયના પ્રત્યેક ભાગમાં યોગી યોગ સાધનમાં લાગેલો રહે. દિવસના પૂર્વાહ્ન, મધ્યાહ્ન અને અપરાહ્નમાં અથવા રાત્રિના જે ભાગમાં આવા ચિહ્નો અરિષ્ટના દર્શન થાય ત્યાંથી મૃત્યુ પર્યંત યોગમાં લાગેલો રહે. ત્યાર પછી સંપૂર્ણપણે ભય છોડીને જીતાત્મા પુરુષ તે કાળ પર વિજય પ્રાપ્ત કરીને તે જ સ્થાન પર અથવા ક્યાંક જ્યાં પણ પોતાનું ચિત્ત સ્થિર થઈ શકે યોગમાં સંલગ્ન થઈ જાય અને ત્રણેય ગુણોને જીતીને પરમાત્મામાં તન્મય થઈને ચિત્તવૃત્તિનો ત્યાગ કરી દે. આમ કરવાથી તે આ ઇન્દ્રિયાતીત પરમ નિર્વાણ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, જે ન તો બુદ્ધિનો વિષય છે કે ન વાણી, પણ જેનું વર્ણન કરી શકે છે અલર્ક. આ બધી વાતોનું મેં તમને યથાર્થ વર્ણન કર્યું છે. હવે તમે જે રીતે બ્રહ્મને પ્રાપ્ત થઈ શકશો તે સંક્ષેપમાં સાંભળો. જેમ ચંદ્રમાનો સંયોગ પ્રાપ્ત કરીને ચંદ્રકાંત મણિ જળ ઉત્પન્ન કરે છે, તેમના સંયોગ વિના નહીં. આ જ ઉપમા યોગીને માટે પણ છે. યોગી પણ યોગ મુક્ત થઈને જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, અન્યથા નહીં. જેમ સૂર્યના કિરણોનો સંયોગ પ્રાપ્ત કરીને સૂર્યકાંત મણિ અગ્નિ પેદા કરે છે, એ સિવાય નહીં. આ જ ઉપમા યોગીને માટે છે. તેણે યોગનો આશ્રય કદીએ છોડવો ન જોઈએ. જેમ કીડી, ઉંદર, નોળિયું, ગરોળી અને ગોરૈયા આ બધા ઘરમાં ઘરના માલિકની જેમ રહે છે અને ઘર પડી જાય તો અન્યત્ર ચાલ્યા જાય છે, પરંતુ ઘર પડી ગયાનું દુઃખ માત્ર માલિકને જ થાય છે. તે બધાને તેનું લગીરે દુઃખ થતું નથી. યોગની સિદ્ધિ માટે પણ આ જ ઉપમા છે. અર્થાત યોગીએ પોતાના ઘર, વૈભવ અને શરીર વગેરે પ્રતિ લેશ પણ મમતા રાખવી ન જોઈએ. હરણના બચ્ચાના માથા પર શિંગડા ઉગે છે ત્યારે પહેલાં તેનો અગ્રભાગ તલ જેવો દેખાય છે, પછી તે હરણની સાથે સાથે વધે છે. આ દ્રષ્ટાંત પર વિચાર કરવાથી યોગી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. અર્થાત તેણે પણ ધીરે ધીરે પોતાની યોગ સાધના વધારવી જોઈએ. જે મનુષ્ય રોગથી પીડિત હોય ત્યારે પણ પોતાની ઇન્દ્રિયોથી કામ લે જ છે, તે જ પ્રમાણે યોગી બુદ્ધિ વગેરે સાધનોથી, જે આત્માથી તદ્દન ભિન્ન છે, પરમ પુરુષાર્થનું સાધન કરે. અધ્યાય 22 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.